સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણે ચહસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દોરવિલસિતમ ડ્રોણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ગયા રવિવારે આપણે વચનામૃત લોયાનું દસમું એમના ઉપર ચર્ચા કરતા હતા. છેલ્લે જીવ, ઇન્દ્રિયો અને અંતઃકરણ એ ત્રણેય જે કાર્યને વિશે પ્રવર્તે તો એને તીવ્ર વેગ જાણવો એવું મહારાજે આ વચનામૃતમાં કહ્યું છે. એ તીવ્ર વેગ કેવી રીતે કરવો એના ઉપર આજે આપણે ચર્ચા કરશું. થોડુંક એક વખત એમના પહેલાં એ મહારાજનો જે પ્રશ્ન છે એને આપણે સાંભળી લઈએ અને ત્યાર પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, વૃત્તિના વેગમાં એ ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી, એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે, અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે, અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે, અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. એવી રીતે જે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે, અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે, અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદ અનુસારે પદાર્થમાં હેત થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ કહે છે કે ભગવાનને વિશે તીવ્ર વેગ કેવી રીતે લગાડવો? ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ આ ત્રણેય એક થાય, અને જે પણ ક્રિયાને વિશે પ્રવર્તે તો એ ક્રિયાને વિશે તીવ્ર વેગ લાગે. ઇન શોર્ટ, ઇન્વોલ્વમેન્ટ વધી ગયું ને, 100% કોન્સન્ટ્રેશન જેને કહેવાય. ફિઝિકલ બોડી, શટલ બોડી અને કોઝલ બોડી અથવા તો જીવાત્મા, આ ત્રણેય એક જ જગ્યા પર ફોકસ કરીને બેઠા છે, અને જ્યારે એક જ જગ્યા પર ફોકસ કરીને બેઠા હોય એટલે ફોર્સ વધી જાય. મહારાજે એક વચનામૃતમાં બહુ સરસ કહ્યું છે, 20 કોષના વચનામૃતમાં પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત છે. મહારાજ કહે છે કે આપણા જીવની વૃત્તિઓ છે અને એ વૃત્તિઓ મનને વિશે જોડાયેલી છે, કોઈ બુદ્ધિને વિશે જોડાયેલી છે, કોઈ વૃત્તિ છે એ ચિત્તને વિશે, અહંકારને વિશે, શરીરની અંદર જેટલા પણ સૂક્ષ્મ શરીરના તત્વો છે એ દરેકને વિશે જીવાત્માની વૃત્તિ જોડાયેલી છે. એના કરતાં આગળ આપણું જે સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીરમાં જેટલા ઇન્દ્રિયો અંતઃકરણ એમાં તો જોડાયેલી છે, પણ ઇન્દ્રિયોની અંદર પણ સ્થૂળ ઇન્દ્રિયો જે છે એમાં પણ જોડાયેલી છે. જેમ કે ચામડી છે તો ત્વચા ઇન્દ્રિય છે. આખા શરીરમાં ચામડી જેટલી પણ છે એના જેટલા સેલ છે એ એક એક સેલની અંદર જીવની વૃત્તિ છે એ ત્યાં સુધી પહોંચે છે. મહારાજે કારિયાણીના પ્રથમ વચનામૃતની અંદર બુદ્ધિ દ્વારે એ જીવ છે એ કનેક્ટ થાય છે અને બુદ્ધિ આખા શરીરને વિશે વ્યાપીને રહી છે. શરીરને વિશે વ્યાપીને રહી છે એનો અર્થ એવો કે એક એક સેલમાં માઇક્રો સેલ સુધી એ વ્યાપીને રહી છે. એટલે આપણે ઊંઘમાંય સૂતા હોઈએ ને કોઈ આપણને આમ સહેજ આમ તો મચ્છર આમ કરડે ને તો એ તરત જ તે ઉડાડી દઈએ. એટલે ત્યાંથી મેસેજ ગયો ચેતાતંત્રએ બુદ્ધિને આપ્યો ને બુદ્ધિએ જીવને આપ્યો ને જીવે ડિસિઝન આપ્યો કે આને ઉડાડી દો, એટલે હાથ પછી એક્ટિવેટ થાય ને ઉડાડી દે છે. સૂતા હોઈએ ને મચ્છર ખાલી આવીને આપણે આમ ટાઢમાં ધાબળા બાબળા ઓઢીને સૂતા હોઈએ અને મચ્છર આવીને કાનની આજુબાજુમાં ગણગણ ગણગણ ગણગણ કરતું હોય, અડ્યું ન હોય, ખાલી અલાર્મ વગાડતું હોય, જગાડતું હોય આપણને, તો ત્યાં જેટલા સેલ છે એ બધા સેલ એક્ટિવેટ થઈ ગયા ને એનું કામ છે શબ્દને ગ્રહણ કરવાનું અને શબ્દને ગ્રહણ કરી અને તરત જ એ મેસેજ આપે છે કે સમબડી ઇઝ ડુઈંગ ધીસ, ઓકે વોટ શુડ આઈ ડુ. એટલે તરત જ તે અંદરથી મેસેજ આવશે, હાથને કહેશે કે આને ઉડાડી મૂકો કે, અને બે વખત એવું થશે એટલે કે હવે મચ્છરદાની બાંધી લ્યો કે નિરાતે સુવા દો. એ આખા શરીરમાં બુદ્ધિ છે એ વ્યાપીને રહી છે એક કે એક માઇક્રો સેલ ઉપર. જે જગ્યા ઉપર બુદ્ધિનું કનેક્શન છે એ તૂટી જાય છે, જે જગ્યા ઉપર મનનું કનેક્શન તૂટી જાય છે એ ભાગ શરીરનો ખોટો પડી જાય છે. રાઈટ, એ ભાગ ખોટો પડી જાય છે. ઘણા બધાને આપણે ક્યારેક પેરાલિસિસનો સ્ટ્રોક આવે તો કાં હાથ ખોટો પડી જાય કાં બીજું ખોટું પડી જાય, અડધું અંગ ખોટું પડી જાય. તો પેરાલિસિસના સ્ટ્રોકે કર્યું શું કે ચેતાતંત્ર હતું એ જે બરોબર ચાલતું હતું એ ચેતાતંત્રને ડિસ્કનેક્ટ કરી નાખ્યું. ઇન શોર્ટ કે બુદ્ધિ અને પ્રત્યેક સેલ એમની વચ્ચે જે કમ્યુનિકેશન્સની ચેનલ બંધાયેલી હતી એ ચેનલને બ્રેક કરી એમણે. જેટલામાં બ્રેક કરી એટલું તંત્ર ખોટું પડી ગયું. હવે પછી ત્યાં તમે ગમે એમ કરો કોઈ અસર નહીં. પાછા પ્રાણ ચાલતા હોય, અંદર લોહીનું પરિભ્રમણ થતું હોય, જ્ઞાન તંતુઓ છે એની સાથેનું કનેક્શન તૂટી ગયું. એ એટલા સેલ પૂરતું તૂટી ગયું. હજી એક મજાની વાત, આપણે કંઈક નાનું મોટું ઓપરેશન કરવાનું હોય એટલે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે. રાઈટ, એ એનેસ્થેસિયાનો અમારા આપણે ગુળવલ્લભ સ્વામી છે, એમને દાઢનો પ્રોબ્લેમ હતો તો એને ત્યાં ઇન્જેક્શન છે જમતો આપ્યું તો એટલો ભાગ પેઢું છે એ બેરું થઈ ગયું. આપણે એમ કહીએ બેરું થઈ ગયું. બેરું થવાનો અર્થ એટલો કે એટલા ભાગના જેટલા કોષ છે સેલ છે એ સેલને એને ડિસ્કનેક્ટ કરી નાખ્યા, અથવા તો એમ કહેવાય કે એને એટલો બધો ડોઝ દીધો કે એ શાંત થઈ ગયા, એનું કામ કરતાં બંધ થઈ ગયા. એનું કામ છે એ પેઇન સુખ અને દુઃખ એની અનુભૂતિ કરવાનું છે એ બધું સ્ટોપ થઈ ગયું, એ કામ કરતાં બંધ થયા. એટલે એટલો ભાગ જ ખોટો પડ્યો. વળી પાછો એનો ડોઝ પૂરો થઈ જાય એટલે ચેતાતંત્ર છે એ એક્ટિવેટ થઈ જાય એટલે વળી પાછું પેઇન અને સુખ છે એ ચાલુ થઈ જાય. આવી રીતે જીવાત્મા છે એ નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે આખા એ શરીરમાં. જ્યારે જીવાત્મા નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે એટલે જીવાત્માની વૃત્તિ છે એ હજારો પ્રકારે થઈ ગઈ. જેટલા બોડીમાં સેલ, આ તો ચામડીના જ સેલ આપણે કાઉન્ટ કરીએ છીએ, બાકી એની અંદર જેટલા ઓર્ગન છે એ બધા જ ઓર્ગનની અંદર પણ એની વૃત્તિઓ છે. સહેજ એમ તો પડખામાં દુખે તો તરત પેઇન થાય છે કે નહીં ફીલ, એટલે ત્યાંય છે, દુખે છે અંદર, બહાર બધું ઓલરાઇટ છે. અરે એટલું નહીં, પેટમાં થોડોક ગેસ ભરાય ને, વાયુ થઈ જાય તોય ફિલિંગ આવે છે. એટલે એ જે અંદરની ચામડી છે, આંતરડાની ઇન્ટરનલ ચામડી, એની સાથે પણ ચેતાતંત્ર જોડાયેલું છે અને એ પણ મેસેજ આપે છે. આટલી જગ્યાએ જીવ એની વૃત્તિઓ દ્વારા વ્યાપીને રહ્યો છે. એટલે મહારાજે એક બહુ સરસ શબ્દ વાપર્યો મહારાજ, કે જીવની વૃત્તિ છે હજારો પ્રકારે ઇન્દ્રિયો અંતઃકરણને અનુવર્તીને હજારો પ્રકારે ફેલાઈ ગઈ છે. હવે જીવ એક છે, ત્યાંથી બધી વૃત્તિઓ નીકળે છે. એટલે આ કેવું થયું કે સરદાર સરોવરમાંથી પાણીની મુખ્ય કેનાલ નીકળે અને એમાંથી સબ કેનાલ થતાં થતાં થતાં આખા રાજ્યની અંદર કેનાલ ફેલાઈ જાય અને રાજ્યમાં બધી જ જગ્યા ઉપર પાણી પહોંચી જાય. ઓકે, આખો પ્લાન પછી એને બર્ડ્સ આઈ વ્યૂથી જોવામાં આવે તો પાણીનો સોર્સ એક જગ્યા ઉપર છે અને ત્યાંથી આખે આખું પાણી છે બધી જગ્યા પર ફેલાઈ ગયું, એટલે આખા ગુજરાતમાં હરિયાળી છવાઈ જાય. તો એ જેવી રીતે ફેલાય છે, એનો જેમ એક્યુરેટ પ્લાન છે, એવી જ રીતે જીવાત્માની વૃત્તિ છે એ આ બધાને વિશે આખા શરીરમાં નખથી શિખા પર્યંત ફેલાઈ ગઈ છે અને વ્યાપી ગઈ છે. એટલે થયું કેવું કે હવે જે પણ પાણી સ્ટોરેજ થયેલું હતું સરદાર સરોવર ડેમની અંદર, એ પાણી કેનાલની અંદર જ્યારે છોડવામાં આવ્યું અને બધી જ કેનાલો અલગ અલગ થઈ ગઈ, એટલે પાણીનો ફોર્સ છે ઘટી ગયો. જ્યાં સુધી સરદાર ડેમની અંદર હતું ત્યાં સુધી એનો પ્રેશર એ ફૂલ હતું, 130ની સપાટી વટાવી ગયો હોય ડેમ, 130 મીટર એમ કહે છે ને, અને પછી જે પાણી ભેળું થયું હતું એનો ફોર્સ કેટલો બધો હોય. અને એ ડેમનું જે પણ છે એમાં ખાલી એક નાનકડી નીચેના ભાગમાં કે વચ્ચેના ભાગમાં એક નાનકડ્યું આમ કે ડ્રિલિંગ કરવામાં આવે અને સોસરવું ડ્રિલિંગ કરે, ખાલી એક આંગળી જેટલું જ તે સમજો કે, ઓકે, અને સામે પાણી ફૂલ ભરેલું છે તો કેટલું પ્રેશર આવે અને કઈ કેટલું આમ પ્રેશર લાગે. એના કરતાં એ મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો ત્યારે આખે આખું મોરબી ધોઈ નાખ્યું, રાઈટ. એમ મહારાજ કહે છે કે બધી જ વૃત્તિઓને પાછી ખેંચી, કારણ કે આત્માની જે તાકાત છે, શક્તિ છે, એ બધી જ શક્તિને એ વૃત્તિઓ છે એ ડિવાઈડ કરી નાખે છે, અને જ્યારે ડિવાઈડ કરી નાખે છે એટલે એમાં ફોર્સ આવતો નથી. એને જો એક કરવામાં આવે, એટલે પહેલાં પાછી વળવાની, પ્રતિલોમ કરવાની, આત્માને વિશે વિલીન કરવાની, અને બધી જ વૃત્તિઓ જ્યારે શરીરમાંથી ખેંચાઈ જાય, સૂક્ષ્મ શરીરમાંથી ખેંચાઈ જાય, પંચ વિષયમાંથી ખેંચાઈ જાય, અને પછી એ બધી જ વૃત્તિઓ ભેળી થઈ અને એક સાથે ભગવાનના સ્વરૂપમાં જો લાગે, અને પછી જે વેગ મળે એ વેગને તીવ્ર વેગ કહેવાય. એ પંચ વિષકોષના વચનામૃતની અંદર મહારાજે એ સમજાવ્યું. એક ઉપાય આવડા છે કે બધી વૃત્તિઓને ભેળી કરી અને પછી ભગવાન તરફ લગાડી દેવી. હવે વૃત્તિ કઈ, એ એક પ્રશ્ન છે. વૃત્તિ કોને કહેવાય પિયુષભાઈ, તમને ખબર છે? તમે વૃત્તિને જોઈ છે? નથી જોઈ. ઓકે, તમને દેખાય છે વૃત્તિ? નથી દેખાતી તો આ બધી પિષ્ટ પેશન જ થયું, કાંઈ કામનું નહીં. હવે જેને ખેંચવાની છે, જેને ભેળી કરવાની છે, જેને મહારાજમાં જોડવાની છે, એ તો દેખાતી નથી ને, એની તો આપણને ઓળખાણ નથી, રાઈટ. હા ઘાટ સંકલ્પ જે થાય છે એ એક મનનું કાર્ય છે, ઘાટ કરવા સંકલ્પ કરવા મનનું કાર્ય છે, પણ વૃત્તિ કઈ? એમ જે મન છે એ દેખાતું નથી, બ્રેઇન છે એ દેખાય છે. તમે અહીંથી આમ ખોલે, બ્રેઇન સર્જન હોય, ન્યુરો સર્જન એ ખોલે એટલે એને બ્રેઇન દેખાય આખે આખું, બરાબર. મન છે એ નથી દેખાતું, મગજ અલગ છે અને મન અલગ છે. મગજ છે એ ફિઝિકલ પાર્ટ છે અને મન છે એ સૂક્ષ્મ પાર્ટ છે. અને એટલે જ આપણી યુનિવર્સિટીની અંદર બે કોર્સ છે, એક ન્યુરોસર્જનનો કોર્સ છે અને બીજો સાયકોલોજીનો કોર્સ છે. સાયકોલોજી છે આખી મનના આધાર ઉપર છે, અને ન્યુરોસર્જનનો જે કોર્સ છે આખો મગજના આધાર ઉપર છે. એ બંને તત્વ અલગ છે, એ બંને પાર્ટ અલગ છે. મગજ છે એ ઓર્ગન છે, અને મન છે એ સૂક્ષ્મ છે. મન દેખાતું નથી, પણ મનનું સંકલ્પ અને વિકલ્પ એ આપણને દેખાય છે. એટલે સંકલ્પને આધારે આપણે કલ્પના કરી શકીએ કે આવડું આ મન છે, અને સંકલ્પનો કંટ્રોલ કરો એટલે મનનો કંટ્રોલ થઈ ગયો. એવી રીતે વૃત્તિ દેખાય છે. વૃત્તિ કઈ? કોને વૃત્તિ કહેવી? તાપસભાઈ તમને કઈ વળી નહી? ઓકે, હાલો બતાવીએ આપણે. જોયું છે બધાને? ઓકે, તમે ક્યારે આજી ડેમ ઉપર આંટો મારવા ગયા? ત્યાં કંઈ આમ ફરવા જેવું છે કંઈ કે નથી? છે. ઓકે, ગાર્ડન બાર્ડન હું ક્યારેય ગયો નથી. આપણે આમથી આમ નીકળ્યા હોય ત્રંબા ઉપરથી, એટલે આમ દેખાય કે આ મોટું પાણી ભરેલું છે એમ આજી ડેમ. પણ લોકો ત્યાં ફરવા જતા હોય એવું કંઈ હોય, એવું છે વ્યવસ્થા બધી? ઓલ રાઈટ, હાલો તમે ગયા હશો ત્યાં. ક્યારેય તમને એવો અનુભવ થયો છે કે આજી ડેમના કાંઠા ઉપર આપણે બેઠા હોય અને આમ લાંબા સુધી જોતા હોય, અથવા તો આમ આગળ ક્યાંક ઊભા હોય અને જોતા હોય, અને પછી એ જોતા હોય ત્યારે એટલા બધા આમ આપણે તલ્લીન થઈ જાય ને, આપણને એટલી બધી મજા આવે કે આપણને એમ થાય ક્ષિતિજ દેખાય ને, નેચરલ ને પ્રાકૃતિક દ્રશ્ય અને પાણી પક્ષીઓ ઉડતા હોય અને આપણે બધા એક થઈ ગયા હોય, આવો ક્યારેય અનુભવ થયો? હલો, આથી હોય તો માથું ચોકરે, એટલે મને એમ લાગે હો ગયા તો આમાં આગળ ચાલીએ, ન થયો હોય તો પછી આગળ ચાલવાનું રહીએ ને, અહીંથી જ પાછા વળી જઈએ. હે, થયો જો પાછળ એક ભગત આથું ચોકરે જ થયો એમ, બરાબર જો બાપા નહીં થયો. હવે એવી રીતે જ્યારે આમ એક થઈ ગયા આપણે બધા, એમાં જીવ પણ ભળી ગયો, ઇન્દ્રિયો પણ ભળી ગયા, અને અંતઃકરણ પણ ભળી ગયો, ને આપણો એક ફોર્સ થઈ ગયો, પછી એવું પણ થાય કે આપણે ઊભા છીએ, આપણે જોઈએ છીએ સામે, અને વચ્ચેથી એક વ્યક્તિ પસાર થઈ જાય તો એ આપણને ખબર ન હોય, આપણને એ વ્યક્તિ ન દેખાય, આપણને તો તળાવ અને ક્ષિતિજને એ જ બધું દેખાતો હોય. આવો અનુભવ થયો? રાઈટ. હવે વિચારવા જેવું છે, વૃત્તિ કઈ કહેવાય? આપણે જે જોઈએ છીએ, આંખ જોનારી આંખ છે. ઓકે, આંખની આડું કાંઈ પણ આવે તો આંખને તો ખબર પડે કે ન પડે? ઓકે, સ્થૂળ છે એટલે ખબર પડે. તો એ વખતે જ્યારે આપણે ત્યાં તલ્લીન થઈ ગયા હતા, એ વખતે આંખ તો ખુલ્લી જ હતી, અને એમ છતાંય કોઈ વ્યક્તિ નીકળ્યા, બીજા ત્રીજા નીકળ્યા, તો એણે આંખને રોકી નહીં, આંખને કંઈ બંધન ન થયું, આડી ન આવ્યું. નહીંતર એમ થાય કે ઓકે ભાઈ આ ભાઈ નીકળે એમ દેખાણું, આ બંધ થયું ને ગોળી પાછું ખુલ્યું, તો ત્યારે આંખ નથી, આંખની વૃત્તિ કામ કરે છે. કોણ કામ કરે છે? વૃત્તિ. અને વૃત્તિ છે એને કોઈ પણ દિવાલ રોકી નથી શકતી. આંખ છે અને આ દિવાલ રોકી શકશે? આ દિવાલની પાછળ શું છે આંખને ખબર નથી પડતી, પણ વૃત્તિ એટલે કે જે સિક્સ સેન્સ કહેવાય ને, જેને પ્રજ્ઞા કહેવાય છે, તો એ ત્યાં સુધી જઈ શકે છે. અને બધી ઇન્દ્રિયોને અનુવૃત્તિ થઈ ગઈ એટલે પછી કોઈ વ્યવધાન નથી થતું, કોઈ બાધ નથી થતો, એને રોકાતું નથી. આવી રીતે જીવ છે એ વૃત્તિ દ્વારા એ બધી જ જગ્યા પર કનેક્ટેડ છે. આ વૃત્તિ. યસ બાપુ. હા, મહારાજે એ દ્રષ્ટાંત સરસ આપ્યું છે કે એક કરોળિયો છે, આ થાંભલા ઉપર છે અને સામેના થાંભલા ઉપર એને જવું છે. ઓકે, એટલે એ શું કરશે? સૌથી પહેલાં વૃત્તિ છે એ સામેના થાંભલા ઉપર પહોંચાડશે. પહેલા વૃત્તિ પહોંચાડશે, લાળ તો હજી ત્યાં અડે નહીં ને બાપુ, એટલે પહેલાં વૃત્તિ દ્વારા પહોંચશે. વાહે લાળ થતી જાય, વૃત્તિ છે એમની સામે થઈ ગઈ, પછી કરોળિયો હાલો જશે. કરોળિયાને ચાલવા માટે એક પણ વસ્તુની જરૂર નથી, નીચે રોડ ન હોવો જોઈએ, બોલો, નહીંતર તો નીચે આવવો જોઈએ કે ન આવવો જોઈએ? પણ એ નીચે નહીં આવે, કરોળિયો સીધે સીધો ચાલ્યો જશે, પાછળ લાળ જનરેટ કરતો જશે, અને એ લાળ જનરેટ થતી જશે, એવડો એમનો રસ્તો બનતો જશે, પણ એ પાછળ બનશે, આગળ તો એ રસ્તા વગર જ ચાલ્યો જાય છે, એક અને એક માત્ર વૃત્તિથી. પછી કરોળીઓ આવી જા કરે, પછી વૃત્તિ દ્વારા એ આવને જા કરે છે. પક્ષી છે એ વૃત્તિથી સેવે છે, એટલે શું કે એમનું મગજ છે, એમની એક વૃત્તિ છે એ સતત ત્યાં હોય કે આ જગ્યા પર મારા ઈંડા પડ્યા છે, મારા ઈંડા પડ્યા છે, મારા ઈંડા પડ્યા છે, મારા ઈંડા પડ્યા છે. કુંજર, કુંજ પક્ષી, બધા પક્ષી તો નથી કરતા, બધા પક્ષીને ફિઝિકલી રહેવું પડે, પણ કુંજ પક્ષી છે એ વૃત્તિ દ્વારા ઈંડા સેવે છે. આપણે બિઝનેસ ઉપર ગયા હોઈએ, અથવા તો બે ચાર દિવસ તમે આ હમણાં તો વાંધો નથી, કોરોના છે એટલે ક્યાંય ફરવા જતા નથી, ડાયા થઈ ગયા છો, પણ નહીંતર ઉનાળાના વેકેશનમાં, દિવાળીના વેકેશનમાં ફરવા નીકળ્યા હોય અને હરિદ્વાર ગયા હોય, બીજે ત્રીજે ગયા હોય, તો ત્યાંથી તે વૃત્તિ આપણી કઈ બાજુ હોય? ઘર બાજુ હોય. વૃત્તિ દ્વારા ઘરનું પ્રોટેક્શન રહેતું હોય. વૃત્તિ દ્વારા ઘરે જે તાળું માર્યું છે 3 રૂપિયાનું 5 રૂપિયાનું, એ તાળું છે એ કોઈ ચોર તોડીને ન જતો હોય. વૃત્તિ દ્વારા આપણે એનું સંરક્ષણ કરતા હોઈએ. એમ હજી એના કરતાં આગળ, એક જાદુગર એ ટેબલ ઉપર રૂપિયાનો સિક્કો મૂકે અને પછી એ વૃત્તિ દ્વારા ત્રાટક કરે અને સિક્કાને અડ્યા વગર સિક્કાને આખે આખો ઊંચો કરે અને સિક્કાને આમ આમથી આમ લઈ જાય. એવું ક્યારેય જાદુ તમે કદાચ જોયું હોય તો? વૃત્તિની તાકાત છે આ. જો આ વૃત્તિને આટલી બધી તાકાત હોય, એને ટ્રીક અને ટેકનિક આવડી ગઈ અને ગ્રીપ આવી ગઈ એટલે એ કરવા માંડ્યા અને પછી એનાથી વળી પાછા પૈસા કમાય છે, એને બિઝનેસમાં યુઝ કર્યો આ ગ્રીપનો. આપણે આ વૃત્તિને જો ભગવાનમાં જોડીએ અને આવી રીતે ત્રાટક કરીએ અને આવી રીતે એક કરી અને ફોર્સથી જવા દઈએ તો ભગવાન છે એ શું ન આવે આપણી પાસે? 100% આવે. એક ભગવાનના ભગત છે એટલાન્ટાની અંદર, અમૃતભાઈ મકવાણા કરીને, ભગવાનમાં એમણે કેવી રીતે વૃત્તિ જોડી અને જીવ ઇન્દ્રિયો અને અંતઃકરણ ત્રણેયમાંનું એક કેવી રીતે થયું. જોગી સ્વામીના ખૂબ કૃપાપાત્ર. અહીંયા સ્વામીની આગળ દરરોજ વચનામૃત વાંચવા આવે. વચ્ચે આપણે એક પ્રસંગ એનો સાંભળ્યો હતો કે એમને 1500 રૂપિયાની જોબ છે, અહીંયા અમદાવાદમાં મળતી હતી અને અહીંયા 2500ની અમદાવાદમાં મળતી હતી અને નાસિકમાં 15000ની મળતી હતી. સ્વામીને પૂછવા આવ્યા શું કરીએ, એટલે સ્વામી એવું કહ્યું કે આપણે અમદાવાદ જાઓ, કે 2500 રૂપિયાની જોબમાં જાઓ, 15000ની જોબને ઠેલો મારો કે. એટલે ઘડીક વાર તો મૂંઝાણા, પણ વિશ્વાસ એવો કે સ્વામીએ કહ્યું છે ને આખા પરિવારને, સ્વામીએ કહ્યું છે એટલે આપણે એ પ્રમાણે કરવું. એ 15000ની જોબ છે એમને ઠુકરાવી નાસિકવાળી જોબ, અને અમદાવાદમાં 2500ની જોબ, એન્જિનિયર થયા હતા સિવિલ એન્જિનિયર, અને 2500 રૂપિયાની જોબમાં એ આજથી કંઈક 35 વર્ષ પહેલાં લાગ્યા, એ 30-35 વર્ષ પહેલાં. પછી 6 મહિના થયા અને જે કંપનીમાં એ જોબ કરતા તે કંપનીના માલિકને એમ થયું કે આ માણસ છે ને એની પાસે દ્રષ્ટિ છે અને કામના છે, એટલે તરત જ એમણે ઓફર કરી કે હવેથી તું આ બધા જે કામ કરે છે એના ઉપર મેનેજર, આ આખે આખો પ્રોજેક્ટ તારે રન કરવાનો, 25000 રૂપિયા તારી સેલરી ગઈ. કેટલી? 2500માંથી 6 મહિનામાં એ જ કંપનીએ, એ જ માલિકે એમને 25000માં ઓફર આપી. પછી એને સમજાણું કે ઓહો, જોગી સ્વામી મને એટલા માટે અહીંયા કીધું હતું આવવાનું, કે હવે જો નાસિક ગયા હોત તો 6 મહિનામાં કોઈ ઇન્ક્રીમેન્ટ તો મળત નહીં, કદાચ વર્ષે ઇન્ક્રીમેન્ટ મળે તો 8-10% વધીને 8-10% હોય, બરાબર. તો 1500 ઇન્ક્રીમેન્ટ મળે તો 1500 થાય, એનાથી વધારે તો ન થાત એમ. ઇન શોર્ટ કે આવા કૃપાપાત્ર હતા. અને એ એટલાન્ટાની અંદર છેલ્લે પછી તેમનો બિઝનેસ તો ખૂબ આગળ ચાલ્યો. અહીંયાથી જ્યારે અમેરિકા ગયા ત્યારે એમને કન્સ્ટ્રક્શનની અંદર લગભગ 200 કરોડનું ટર્નઓવર હતું એમને. પણ છોકરાઓના ભવિષ્યને માટે વળી પાછા ત્યાં ગયા. ત્યાં એક બીજી કન્સ્ટ્રક્શન કંપનીની અંદર એ જોબ કરે. સવારમાં 7:30 વાગ્યે એને જોબ ઉપર જવાનું હોય અને સાંજે 5 વાગ્યે 6 વાગ્યે આવે. એમનું શેડ્યુલ ને એ બધું ફિક્સ હોય. એક દિવસ ગુરુકુલે બેઠા હતા સંતો, આરે ચર્ચા કરતા હતા, એટલે પૂછ્યું, વાતમાંથી વાત નીકળી, એટલે કીધું, કેવી રીતે માનસી પૂજા કરો છો એમ. એટલે એમણે કહ્યું કે સ્વામી, હું 4:45-5ની વચ્ચે દરરોજ ઉઠી જવાનું ફિક્સ, કે સાંજે અહીંયાથી જોબ ઉપરથી આવ્યા હોય ને આરતી સ્તુતિને બધું કરીએ, ઠાકોર જમાડી, અને પછી 8:45-9 વાગ્યે તો સૂઈ ગયા હોઈએ, એટલે 4:30 વાગ્યે નીંદર ઉડી જાય, 4:45 મોડામાં મોડું 4:45 નાહી ધોઈ અને 5:10 થાય ત્યાં સુધીમાં પૂજામાં આવી જઈએ. અલગથી રૂમ છે, મંદિર છે, કોઈ ડિસ્ટર્બન્સ હોય નહીં. અમેરિકા તો આમાં શાંત. મહારાજનું મંદિર છે અને મંદિરમાં પહેલાં ઠાકોરજીને હું જગાડું, પછી મારી પૂજા પાથરું અને પછી પૂજા કરવા હું બેસું, કે તિલક ચાંદલો અને બધું થઈ જાય, પથ્થરના પથરાઈ જાય, ઠાકોરજીની મૂર્તિ બિછાવાઈ જાય, પછી માનસી પૂજાની શરૂઆત કરું. એમાં પહેલાં હું આત્મારૂપ છું એવું મનન કરું, એના માટે થોડો પ્રાણાયામ કરું, એકાગ્ર થાવ. 5-10 મિનિટ લાગે કે બધી વૃત્તિ છે એ એક થઈ જાય, આપણને કોઈ બીજા વિચાર ન આવવા જોઈએ. મન એકાગ્ર થયું, મન શાંત થયું, એટલે 5-10 મિનિટ આ અભ્યાસ કરીએ અને પછી આત્મારૂપ થાવ. આત્મારૂપ એટલે શું? તો કે મારું આખું આ શરીર છે, એ શરીર અત્યારે મને જે દેખાય છે એ સ્થૂળ દેખાય છે, પણ એમના બદલે એ આખે આખું શરીર મને તેજસ્વી દેખાય. મારો આત્મા છે એ આખે આખા શરીરમાં, મહારાજે કહ્યું એ પ્રમાણે, નખથી શિખા પર્યંત વ્યાપી રહ્યો છે, અને આત્મા અતિ તેજસ્વી છે, આત્મા અવિનાશી છે, અને મારું આખું શરીર છે એ તેજ, દિવ્ય જેવું શરીર હોય ભગવાનનું એવું તેજસ્વી શરીર એ મારું થઈ જાય, એટલે હું એમ માનું કે હું આત્મારૂપ થઈ ગયો એમ. આટલું થાય પછી મહારાજને રાત્રે જ્યાં પોઢાડ્યા હોય ત્યાં જાઓ. ક્યારેક અક્ષર ઓરડીમાં પોઢાડ્યા હોય, ક્યારેક અહીંયા અમારા નિજ મંદિરમાં પોઢાડ્યા હોય, ક્યારેક હું હૃદય કમળમાં પોઢાડું, અને જ્યાં પણ પોઢાડ્યા હોય ત્યાં હું મહારાજને ઉઠાડવા માટે જાઉં. હાથમાં પાણીનો લોટો હોય, બ્રશ ને એ બધું લઈ ગયા હોઈએ, મહારાજની પાસે જાઉં, પહેલાં દંડવટ પ્રણામ કરું, અને મહારાજ મહારાજ દંડવટનો અવાજ સાંભળે અને મહારાજ ઉઠી જાય. આટલું કરું ત્યાં લગભગ 5:30 જેવું થઈ ગયું હોય, એટલે 20 મિનિટ. મહારાજ જાગે એટલે હસતા હસતા મહારાજ આમ ઢોલિયામાં બેઠા થાય. મહારાજ કે, લે અમૃત, સવાર પડી ગયું? એટલે હું કહું, હા મહારાજ સવાર પડી ગયું. કુકડા બોલી ગયા કે, આજ તમને બહુ નિંદર આવી મહારાજ, લાઈવ વાતો થવા માંડી. એટલે મન ઇન્દ્રિયો જેની સાથે આપણે વાત કરીએ છીએ એની સાથે મન ઇન્દ્રિયો અંતઃકરણ બધું લગભગ ભળવા માંડે. હા મહારાજ કુકડા બોલી ગયા, પણ આજ તમને બહુ ઘાટી નીંદર આવી. એટલે મહારાજે ઉઠતા ઉઠતા એમ કે, હા આજ તો બહુ સરસ નીંદર આવી, ધારું થયું તમે આવ્યા એટલે ઉઠાડ્યા. ત્યાં હું મહારાજની પાસે પહોંચી જાઉં, ચરણ સ્પર્શ કરું, મહારાજ આમ ઊભા થતા હોય ને તેમ હાથ દઈ દઉં, કે મારું દિવ્ય શરીર, મહારાજ દિવ્ય, અને મહારાજ છે મારો આમ હાથ પકડે. કેમ કોઈ સામાન્ય વ્યક્તિ છે આપણો હાથ પકડે, એવી રીતે મહારાજ છે આપણો હાથ પકડે, અને એની જે દિવ્યતાની અનુભૂતિ થાય એ સ્પંદન, એના આધારે મારા હૃદયમાં લાગણીઓ જન્મે. અરે કેવો હું સામાન્ય જીવ, અને ક્યાં અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ, એણે મારો હાથ ચાલ્યો. આટલો જે મને આમ વિચાર થાય ને ત્યાં રોવાડા બેઠા થઈ જાય, આંખમાંથી આંસુડાવ્યા જાય. પછી મહારાજને ટેકો દઉં એટલે મહારાજ મારો હાથ પકડીને અમે બાથરૂમ બાજુ જઈએ, કે અને મહારાજને હું વચ્ચે વાત કરું, મહારાજ આ હાથ પકડ્યો છે ને હવે મૂકી દેતા નહીં. અમે જીવ છીએ, ક્યારેક ક્યાંક અવરાઈ જઈએ, પણ તમે મૂકી નહીં દેતા. મહારાજ છે એ એમ કે તમે બહુ સ્વતંત્ર છો, પણ તમે જો બહુ ઓલું કરશો તો પછી અમે મૂકી દેશું. અરે મહારાજ તમે મૂકી નહીં દેતા, તમે અમે કદાચ જાતા હોય ને તો તમારે આમ ઝટકો મારીને ખેંચી લેવાના તમારી બાજુ. આવી રીતે અમે વાતો કરતાં કરતાં બાથરૂમ પાસે પહોંચીએ. અને માનસી પૂજા છે એટલે બાથરૂમ તો સારામાં સારું, ડોનાલ્ડ ટ્રમ્પનું બાથરૂમ એમ કહેવાય છે કે સોનાનું બાથરૂમ. હા બાપુ, આખે આખું બાથરૂમ સોનાનું. અને એવું મનમાં ભાવના કરો, કલ્પના કરો કે આખું સોનાનું બાથરૂમ, એમાં બાથ ટબ છે અને આ બાજુ ફુવારાનું અલગથી છે અને આ બાજુ પાછા મસાજ થઈ જાય એ બધું છે અને આ બાજુ બધી વ્યવસ્થા, ટૂંકમાં ફૂલ ફ્લેજ એવા બાથરૂમની અંદર મહારાજ, કારણ કે અનંતકોટી બ્રહ્માંડના ધણી, ત્યાં લઈ જઈને બધી ઓલી કરાવીએ. એટલે પછી પહેલાં બ્રશ મહારાજને આપું, બ્રશ એ ઇલેક્ટ્રોનિક, મહારાજને પ્રયાસ ન પડે. ટ્યુબ છે પતંજલિની, આપણી ગુરુકુલની ડન્ટો ક્લીન, એ લગાડી દઈએ. અને પછી મહારાજને કહો, મહારાજ ખાલી તમે આમ રાખો મોઢા ઉપર, આમ આમ બસ, તમારે મોઢું ફેરવવાનું નહીં, તમારે આમ હાથે ફેરવવાનું નહીં, આમ આમ કાંઈ કરવાની એટલી બધી તસ્દી નહીં લેવાની, ખાલી તમે રાખો એટલે આમ હું સ્વિચ અહીંથી દબી દઉં એટલે ઓટોમેટિકલી બ્રશ છે એ ફરે, અને બ્રશ ફરે એટલે તમારે ખાલી પોઝિશન જ ફેરવવાની, જ્યાં બ્રશ જાય ને ઓટોમેટિકલી દાંત બધા ક્લીન કરી નાખીએ. તમને આવે જ છે ને આ બધા બ્રશ, આવે જ છે. એટલે આવી રીતે હું મહારાજને બ્રશ કરાવું. બ્રશ કરાવતી વખતે મહારાજ જ્યારે પકડીને ઊભા હોય, પછી મહારાજની દંત પંક્તિ, મહારાજના એ અધર પ્રવાળા લાલ હોઠ, એમના દર્શન થાય. અને કોન્ટ્રાસ્ટ, દાંત એકદમ સફેદ ચળકતા, મહારાજના લાલ હોઠ, અને પાછું મહારાજ ક્યારેક આમ અંદરની ભાગમાં લેવા માટે બ્રશને લઈ જાય ત્યારે સહેજ મોઢું ખુલે એટલે જીભ છે એ પાછી એવી જ લાલ, લાલ સફેદ અને લાલ, એટલે એવા દર્શન સરસ થાય. અને પછી મહારાજને હું પાણી આપું, કગળા કરે મહારાજ, સ્નાન કરાવું. અને મહારાજને જ્યારે સ્નાન કરાવું ત્યારે બાથ ટબમાં બેસાડી બધા ફુવારા ચાલુ કરાવી, અને પછી એમાં અત્તર નાખી દીધા હોય ને કેસર જળ નાખી દીધું હોય ને એ બધું ગરમ પાણી, અને મહારાજને આમ અનુકૂળ આવે એવું, પછી હું મહારાજને ચોળી ચોળીને સ્નાન કરાવું. મહારાજે પહેલી વખત મારો હાથ પકડ્યો ત્યારે મને સ્પર્શ કર્યો, હવે હું મહારાજનો સ્પર્શ કરું છું. અને એ સ્પર્શની અનુભૂતિ જે પણ હાથને થાય છે એ બધી યાદ રાખો. અને એ આનંદ થાય કે અનંત કોટી બ્રહ્માંડના ધણી એણે મારી ઉપર કેટલી દયા કરી, હૃદય ભરાઈ જાય. બીજી વખત આંસુડા આવે, પછી મહારાજને પરિધાન કરવા માટે વસ્ત્ર, પહેલાં શરીર કોરું કરવા માટે રૂમાલ આપું, વસ્ત્ર પરિધાન કરાવડાવું. પણ વસ્ત્ર પરિધાન કરાવતા પહેલાં હું મહારાજને ચંદન ચર્ચો, અને ચંદન ચર્ચી અને પછી ક્યાંક એકાદું ટીપું પડી ગયું હોય, બીજું ત્રીજું હોય તો વળી પાછું બધું સાફ સફાઈ થઈ જાય, નહીં તો પહેલાં વાઘા બગડે કે. એટલે મહારાજ એમ કે, મા ભગત તમને મારા કરતાં વાઘામાં જાજુ હેત લાગે છે. ઓકે, અરે મહારાજ વાઘા સાચવવા પડે ને, જો વાઘા ઉપર થોડો કંઈ ડાઘ પડે તો તમે અનંતકોટી બ્રહ્માંડના ધણી કે અમે બહાર જઈએ ને તો જમવામાં ક્યાંય પણ તેલનું ટીપું કે શાકનું, હળદરનું કે દાળનું ટીપું ક્યાંય કપડા પર ન પડે એનું ધ્યાન રાખીએ, કે આવી રીતે વાતો કરતા જઈએ. એટલે મહારાજ કે હારું હારું કે. પછી મહારાજને અલંકારો ધરાવીએ ને એ બધું કરીએ, અને મહારાજને ચંદન ચર્ચીએ, અને પછી હું મહારાજને લઈ આવું. મહારાજ તૈયાર થયા, પછી મહારાજને પ્રાર્થના કરું, મહારાજ તમે છ ધામના દેવ પધરાવ્યા છે, તમારા હાથે પધરાવ્યા છે, મારે દરરોજ દર્શન કરવાનો નિયમ છે. હવે સાંભળવા જેવું છે, આટલી માનસી પૂજા તો કદાચ આપણે પણ કરતા હશું, પણ આના પછીની જે માનસી પૂજા છે એ છે દેવના દર્શન કરવાનો મારે નિયમ છે. હું અહીંયા અમેરિકામાં, એ દેવ બધા ઇન્ડિયામાં બિરાજે છે, તમે કંઈક કૃપા કરો અને દર્શન કરાવો તો અમે દર્શન કરીએ. મહારાજ તરત આમ વિમાન તૈયાર કરે, અને વિમાન આવી જાય, મહારાજને તો ખાલી સંકલ્પ કરવાનો. મહારાજ વિમાનમાં બેઠા હોય, હું એમની સાથે બેસું, અને દિવ્ય વિમાન બધી બાજુથી ખુલ્લું, અને પછી અમે જઈએ સીધા અમેરિકા, અલ ઇન્ડિયા, અમેરિકાથી નોન સ્ટોપ ફ્લાઇટ, અમારી દરરોજની ફ્લાઇટ ઉપડે. અને દરરોજ ઇન્ડિયામાં પહેલું મંદિર, હું જાજુ અમદાવાદ રહ્યો, નરનારાયણ દેવના દર્શન કર્યા એટલે પહેલું અમારું ફ્લાઇટ લેન્ડ થાય એ અમદાવાદના ચોકમાં અમારું ફ્લાઇટ છે એ લેન્ડિંગ થાય. મહારાજ નીચે ઉતરે, સાથે હું નીચે ઉતરું, પગથિયા ચડીએ કટકટ, અમદાવાદનું મંદિર દર્શન કર્યા હોય તો યાદ આવે, પગથિયા ચડીએ અને મહારાજ આગળ હોય હું પાછળ હોઉં, મધ્યખંડમાં નરનારાયણ દેવ બિરાજે, મહારાજ એમ કે ભગત તમે દર્શન કરી લ્યો, હું નરનારાયણ દેવને મળતો આવું. અને મહારાજ નરનારાયણ દેવમાં વિલીન થઈ જાય અને હું નરનારાયણ દેવના દર્શન કરું, દંડવટ કરું. નરનારાયણ દેવના જ્યાં સુધી આપણે ખુલ્લી આંખે પ્રત્યક્ષ ઊભા હોઈએ અને જેવા દર્શન થાય એવા દર્શન મને માનસી પૂજામાં ન થાય ત્યાં સુધી મારે નરનારાયણ દેવથી આગળ ખસવાનું નહીં. હલો, આ એમની માનસી પૂજા. હું ક્યારેક સત્વગુણ વર્તતો હોય, મન એકાગ્ર હોય ત્યારે વાંધો ન આવે, ત્યારે ઝડપથી થઈ જાય, યાદ આવી જાય. પણ ક્યારેક રજતમના ભાવ વર્તતા હોય ને ક્યારેક કંઈક મનમાં ઉદ્વેગ હોય તો થોડું કોન્સન્ટ્રેટ થતા વાર લાગે, પણ વાર લાગે તોય ત્યાં સુધી ખસવાનું નહીં, દર્શન કરીને જવાનું. એટલે દર્શન થવા જ જોઈએ એમ. અને એવી રીતે દર્શન કરી અને પછી રાધાકૃષ્ણ દેવના દર્શન કરું, અને પછી દર્શન કરી અને આ બાજુ સુખસૈયા છે એમના દર્શન કરું. દર્શન કરી લઈને પૂરું થાય ત્યાં મહારાજ બહાર આવી ગયા હોય, મહારાજ કે ચાલો ભગત થઈ ગયા તમારે દર્શન? હા મહારાજ થઈ ગયા. હો તો કહેવા નીકળશું? અરે મહારાજ રંગબોલમાં ઘનશ્યામ મહારાજ બાકી ને, એટલે હા હાલો ત્યાં જઈ આવીએ. કે પછી ત્યાં જઈએ અને આવી રીતે અમદાવાદ મંદિરના દર્શન પૂરા કરી અને પછી અમે વડતાલ જઈએ, ત્યાં હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રણછોડ ત્રિકમરાય, ધર્મભક્તિ વાસુદેવ, એ બધાએ એમના દર્શન કરીને વળી પાછા અમે ગઢપુર જઈએ ને ગઢપુરથી જૂનાગઢ, જૂનાગઢથી ધોલેરા ને ધોલેરાથી પછી ભુજ, આવી રીતે છયે ધામના દર્શન કરીએ. છયે ધામની અંદર આ જ નિયમ, જ્યાં સુધી ક્લિયર કટ દર્શન થાય નહીં ત્યાં સુધી, એટલે ક્યારેક મારી માનસી પૂજા છે એ પોણો કલાકમાં પૂરી થાય. કેટલી? હલો, પોણો કલાક. ક્યારેક માનસી પૂજા પોણો કલાકમાં પૂરી થાય એટલે મિનિમમ પોણો કલાક તો ગણવાની જ, કે આટલું બધું કરીએ એટલે પોણો કલાક મિનિમમ થાય. કે અને ક્યારેક સવા કલાક કે દોઢ કલાક પણ થઈ જાય, જ્યારે થોડું કંઈક ઓલું થયું હોય ત્યારે. આટલું પૂરું થાય પછી દર્શન ને બધું થાય એટલે વળી પાછા અમે પાછા એટલાન્ટા આવી જઈએ, મહારાજ ચાલો હવે પૂજા પૂરી કરી લઈએ. અને પછી અમે પૂજામાં મહારાજ બેઠા હોય સામે, પાંચ માળા ફેરવી, પ્રદક્ષિણા કરી, દંડવટ કરી, શિક્ષાપત્રી વાંચી, મહારાજને થાળ ધરાવી અને પછી હું પરવારું. ત્યાં સુધીમાં 6:30-7:15 થઈ ગયા હોય, 5 વાગે 5:10 બેઠા, 6:45 એમની પૂજા પૂરી થાય, નાસ્તા પાણી તૈયાર હોય, નાસ્તા પાણી કરીને ડ્રેસ બદલાવી અને 7 વાગે 7:05 નીકળી જાઉં, 7:30 વાગે જોબ ઉપર. હો, આ મારું કાયમનું રૂટિન. આવી રીતે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્રયાસ કરી રાખો, એટલે કેટલી બધી એમ કે એમની શ્રદ્ધા કહેવાય. દરરોજ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ એક થતા નથી, કરવાના હોય છે, કરવા પડે છે. ક્યારેક સત્વગુણ વર્તતો હોય અને એક થઈ ગયા એ તો મહારાજે આપણને એમના સ્વરૂપની સુખાનુભૂતિ કરાવવા માટે કરાવ્યું, બાકી એ આપણે સાધનાનો વિષય છે, એ કરવા પડે છે. ક્યાંક આપણું મન ચોંટી ગયું અને થઈ ગયા, એ ભલે થઈ ગયા, જગતના વિષયોમાં ને એમાં બધામાં થઈ જાય છે, પણ જેવી રીતે જગતના વિષયોમાં થઈ જાય છે એવી રીતે ભગવાન સંબંધી જેટલી પણ ક્રિયાઓ છે એમાં જો થવા માંડે અને એ એમનામ નહીં થાય, આપણે થોડી સાધના કરવી પડે, એલર્ટ થવું પડે, અવેર થવું પડે, આગલે દિવસે નક્કી કરવું પડે કે આવી રીતે મારે આ કાલે માનસી પૂજા કરવી છે એમ. આ એમના અંગ પ્રમાણે એમને માનસી પૂજા સેટ કરી એટલે એમને એવું થયું. આપણે આપણા અંગ પ્રમાણે સેટ કરી શકીએ, આપણને જેવી રીતે મજા આવતી હોય. એમને મહારાજને સ્પર્શ, એમાં જે સુખની અનુભૂતિ થાય એવી એમને બીજે ક્યાંય સુખની અનુભૂતિ ન થાય એટલે એમણે આવી માનસી પૂજા સેટ કરી. આપણને આપણા અંગ પ્રમાણે જ્યાંથી મહારાજનું સુખ આવતું હોય એ બિંદુ પકડી અને આખી આપણી માનસી પૂજા, આપણી પૂજા છે એ બધી સેટ કરીએ. તો આપણી પૂજા ને આપણી માનસિક પૂજામાં પણ જીવ ઇન્દ્રિયો અને અંતઃકરણ બધા એક થવા માંડે, એકબીજા ભગત છે. એમણે સંતોને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, માનસી પૂજા તો કરીએ છીએ પણ ક્યારેક માનસી પૂજા થાય છે ને ક્યારેક માનસી પૂજામાં બીજું થાય છે. પર્વતભાઈ છે એ હાથી હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હતા ને આપણે માનસી પૂજા કરતા કરતા હાથી હાંકીએ છીએ, જાજો ફરક નથી એમ કે માનસી પૂજામાં આપણને બધા બીજા વિચારો આવતા હોય એમ, બિઝનેસના ને એ બધા. તો કેવી રીતે કરીએ તો માનસી પૂજા છે એ સારી થાય એમ. આ તો એક આપણે બિંદુ એટલા માટે માનસી પૂજાનું લઈએ છીએ કે આજે ચર્ચામાં આવ્યું એટલે આપણે જીવ ઇન્દ્રિયો અને અંતઃકરણ એક કેવી રીતે કરવા, વાત તો એ છે. એટલે સંતોએ ખૂબ સરસ ઉપાય બતાવ્યો એમને કે એક કામ કરો, કે બહુ સીધું સાદું છે, મનને જ્યાં ગમે છે ત્યાં એ ચોંટે છે અને જ્યાં મનને ગમતું નથી, બોરિંગ થાય છે, એ જગ્યા પર લાખ પ્રયત્ન કરો છતાં પણ ચોંટતું નથી. આ જ જો મનની સાયકોલોજી છે તો મનને ગમે એવા પદાર્થોથી આપણે માનસિક પૂજા કરવી એમ મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે. અંત્યના 23માં વચનામૃતમાં એમ કહ્યું કે પોતાને જે વસ્તુ પદાર્થ ભાવતા હોય એવા ભગવાનને ધરાવવા, પછી ભગવાનને ભલે ન ભાવતા હોય તોય. કારણ કે આપણને ભાવ કરનારું માધ્યમ એ છે, એના આધારે આપણને ભગવાનમાં હેત થવાનું છે. એટલે સંતોએ પછી એમને જે આગળ હવે ઉપાય બતાવ્યો ને એ બહુ સરસ બતાવ્યો. એમણે એવું કહ્યું કે 7 દિવસ છે, સોમવારથી લઈને રવિવાર સુધી. તો કે આ દિવસમાં 5 માનસી પૂજા કરવાની છે. તો કે આ એટલે 35 માનસી પૂજા અઠવાડિયાની કરવાની, કારણ કે ત્યાં બધા વીકલી પ્લાન ચાલે. રાંધવાનું તો કે આખા અઠવાડિયાનું એક હારે, ખરીદી કરવાની તો કે અઠવાડિયાની એક હારે, જે હોય બધા વીકલી પ્લાન પ્રમાણે હાલે. એટલે સંતો એનો વીકલી પ્લાન બતાવ્યો કે 35 માનસી પૂજા અઠવાડિયામાં કરવાની છે. એમાં સવારની માનસી પૂજા, બપોરની ઠાકોર જમાડવાની માનસી પૂજા, 3 વાગ્યાની માનસી પૂજા અને સાંજની જમવાની માનસી પૂજા અને રાત્રે ભગવાનને પોઢાડવાની માનસી પૂજા. આ 5 માનસી પૂજા કરીએ છીએ તો 5ય માનસી પૂજામાં સમજો કે સવારની માનસી પૂજા જે છે સોમવારની, એમાં મહારાજને આપણે સ્નાન કરાવીએ, મહારાજને આપણે બ્રશ કરાવીએ, એ બધું તો કોમન ક્રિયાઓ છે. પણ એમની અંદર વિશિષ્ટ ક્રિયા એ છે કે દરરોજ આપણે અલગ અલગ પ્રકારના મહારાજને વાઘા ધરાવીએ, ડ્રેસ ધરાવીએ, જે આપણને ગમતા હોય એવા. બરાબર, જનરલી એવું થતું હોય કે આપણને જે 2-4 પ્રકારના જોડીના ડ્રેસ ગમતા હોય એ 2-4-5 પ્રકારના ડ્રેસ જ આપણે વારે વારે મહારાજને ધરાવતા હોઈએ, કારણ કે આપણને અતિશય ગમી ગયા હોય એટલે 2-4 પ્રકારના આપણે મહારાજને વાઘા ધરાવીએ. તો એ 2-4 પ્રકારના વાઘા ધરાવીએ એટલે લાંબા સમય સુધી થાય, એટલે મનને રૂટીન થઈ જાય. પછી એમાં પહેલે દિવસે જેવું હેત થયું એવું બીજે દિવસે ન થાય, બીજે દિવસે થયું એવું ત્રીજે દિવસે ન થાય, એટલે હેત ઘટે વધે નહીં, કારણ કે મન ચોંટ્યું નહીં. તો જેવી રીતે આપણે અઠવાડિયાનું તમે જમવાનું એક આરે બનાવી નાખો છો તો દરરોજનું મેનુ હશે ને કે આ દિવસે આ બનાવવાનું ને આ દિવસે આ બનાવવાનું, આ દિવસે આ. આપણે કેમ સ્કૂલ છાત્રાલય હોય તો સવારમાં આ નાસ્તો આપવાનો ને બપોરે આ જમાડવાનું ને સાંજે આ જમાડવાનું, મેનુ આખે આખું ફિક્સ જ હોય, તૈયાર જ હોય એમ. તો એ અઠવાડિયાનું મેનુ જેવી રીતે બની ગયું છે એવી રીતે આખે આખું ચાર્ટ એક બનાવી નાખવાનો કે સોમવારે સવારની માનસિક પૂજામાં આ ડ્રેસ, આ અલંકારો અને આવડા આ થાળ મહારાજને ધરાવવાના છે, થાળની અંદર આટલી આટલી વાનગીઓ, બપોરે મહારાજને આટલું આટલું આ જમાડવાનું છે આ મેનુ, અને પછી આ જગ્યા પર પોઢાડવાના છે ને આવી રીતે પોઢાડવાના છે, 3 વાગ્યે આ ફ્રૂટ મહારાજને ધરાવવાનું છે, આવા આવા જ્યુસ ધરાવવાના છે, મેનુ તૈયાર. સાંજે જમવામાં આટલું આટલું આવડી આ વસ્તુ અને રાત્રે સુવાડવામાં આટલું આટલું, જે આપણને ગમે છે એક ચાર્ટ બનાવીને મંડો લખવા, મેનુ તૈયાર મહારાજ માટે, આપણા માટે નહીં. અને એમાં ડ્રેસ પણ આવી જાય, મહારાજને હરવા ફરવાનું શેડ્યુલ પણ આવી જાય, બધું આવી જાય. અને એમણે બહુ શોર્ટમાં આખે આખો ચાર્ટ બનાવી નાખ્યો. 35 માનસી પૂજા એટલે 35ય માનસી પૂજામાં વેરાયટી આવી ગઈ, વેરાયટી આવી ગઈ. એટલે મન છે, હવે બીજું સંતોએ શીખવાડ્યું કે જ્યારે માનસી પૂજા કરવા બેસીએ આ ચાર્ટ છે એ તમારા મોબાઈલની અંદર ફોટો પાડીને રાખી દો. અત્યારે સોમવાર છે, સોરી આજે રવિવાર છે, સાંજે જમવાની માનસી પૂજા કરવાની છે, સાંજે જમવાનું મેનુ જોઈ લો, રવિવારમાં શું મેનુ છે, માનસી પૂજા કરતા પહેલાં આટલું જોઈ લો ને આજે મારે મહારાજને આ જમાડવાનું છે, પછી માનસી પૂજા કરવા બેસો. એટલે માઇન્ડસેટ થઈ ગયું. અડધી મિનિટ જ થઈ પણ અડધી મિનિટની અંદર માઇન્ડને ક્લિયર મેસેજ મળી ગયો કે હવે માનસી પૂજા કરવાની છે અને માનસી પૂજાની અંદર મહારાજને આ ધરાવવાનું છે. અને પછી માનસી પૂજા કરવા બેસે એટલે મન પહેલાં કરતાં ઘણું એકાગ્ર રહેશે અને વેરાયટી મળી એટલે મનને ચેન્જ મળ્યો, મનને ચેન્જ મળ્યો એટલે મજા પણ આવશે અને એકાગ્રતા પણ વધશે. એ ભગતે ચાટ તૈયાર કર્યો, ચાટ તો એક દિવસમાં એક કલાકમાં થઈ જાય. અને પછી પ્રેક્ટિસ કરી એક અઠવાડિયા સુધી, ત્યાં તો મજા પડી ગઈ હો, કારણ કે વેરાયટી એ જ થવા માંડે, વધવા માંડે અને પછી મહારાજની સાથે વાતો ચિતોની એ બધું થાય. એટલે એમના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ ત્રણેય એક થઈ અને માનસી પૂજા થવા માંડી. ખાલી આટલું જ હોમવર્ક કર્યું. આપણે ક્યારેય આવું હોમવર્ક કરતા નથી એટલે આપણને ક્યારેય એવું થતું. અહીંયા જો આપણે ઠાકોરજી બિરાજે છે, સંતો ઠાકોરજીની સેવા પૂજા કરે છે. દરરોજ સાંજે ઠાકોરજી પઢાડે તો લગભગ સંતો એવું કરે કે ઠાકોરજીના બીજે દિવસે સવારના વાઘા ઘરેણા બીજું ત્રીજું હોય તો એ સાંજે લગભગ તૈયાર કરી રાખ્યું હોય. હવે સાંજે એ તૈયાર કરે એટલે મનને ક્લિયર મેસેજ મળી ગયો, આવતીકાલે સવારમાં ઠાકોરજી આવા વાઘામાં બિરાજમાન થવાના છે એટલે આવા લાગશે એમ. 12 કલાક કે 8 કલાક કે 10 કલાક પહેલાં એનું પ્રી પ્લાનિંગ થઈ ગયું ને. અને જે વસ્તુ આપણે પ્રી પ્લાનિંગ સાથે કરી હોય તો એ કામ એક્યુરેટ થાય અને કામ સારું પણ થાય. અને આવી રીતે સંતો પછી સવારમાં પ્રગટ ભાવથી પૂજા કરે એટલે એ પછી એમને ઠાકોરજી હોય, પૂજા બધી થતી હોય એટલે એમને તો એકદમ માનસી પૂજા કરીએ આપણે, એમાં તો આપણે થોડી કલ્પના કરવાની, ભાવના કરવાની થાય, એ સંતોને તો પ્રગટ કરવાનું થયું. પણ એમણે સાંજે આટલી એક્સરસાઇઝ કરી, એમને એજન્ડા ગોઠવ્યો એટલે થયું. આપણે જ્યારે નોર્મલ માનસી પૂજા કરીએ છીએ તો આપણે આવી રીતે ચાર્ટ બનાવી નાખીએ એટલે એજન્ડા તૈયાર અને આપણો પ્લાન તૈયાર થઈ ગયો. પછી આપણે 2 મિનિટ પહેલાં જ ખાલી ઓલું કરવાનું રહ્યું. એ ભગતે એવી પ્રેક્ટિસ કરી. 3 મહિના સુધી એમને ચડતો ને ચડતો, ચડતે ને ચડતું હેત થતું રહ્યું. કારણ કે સોમવારે સવારમાં જે હોય એ 7 દિવસ પછી વળી પાછું સેમ ડ્રેસ ને સેમ બધું આવે, રાઈટ? એટલે ત્યાં તો મનને ભૂલાઈ ગયો એટલે મન માટે ચેન્જ. પણ 3-4 મહિના પછી આખે આખો ચાટ ઈદમ થઈ ગયો, પછી મોબાઈલમાં જોવી ન પડે એટલે પછી વળી પાછું હેત ઘટવા માંડ્યું. એટલે વળી પાછા સંતોને પૂછ્યું કે તમે કીધું એમાં આટલું સરસ થયું પણ વળી પાછું હવે ધીરે ધીરે હેત ઘટવા માંડ્યું, કારણ કે આ બધું રૂટીન થઈ ગયું હવે અને આપણને રૂટીન થઈ જાય ને એટલે હેત ઘટવા માંડે. આપણે ઘણી વખત જો માળા ફરતી હોય પણ સ્વામિનારાયણ ન બોલાતું હોય, કારણ કે રૂટીન થઈ ગયું, ફેરવવાની જ છે એમ. પૂજા કરતા હોઈએ પણ આપણું મન બીજે હોય તો રૂટીન થઈ ગયું એટલે એ બધું થઈ જાય. એવી રીતે એમને માનસી પૂજા છે એ રૂટીન થઈ ગઈ એટલે વળી પાછી એકાગ્રતા છે ઘટવા માંડી. વળી પાછા સંતોને પૂછ્યું શું કરવું જોઈએ. એટલે સંતોએ બીજો નવો પ્લાન આપ્યો કે ચાટ છે ને હંકેલીને થોડીક વાર મૂકી દો હવે. ઓકે, તો હવે એક કામ કરીએ, એક નવો પેપર લ્યો અને એક નવો ચાટ બનાવવાનો. નવો ચાટ કેવો? તો કે પેલા જેવો બનાવ્યો તેમાં વેરાયટીના ચેડ કરે નહીં, એવો નહીં. તો નવા ચાટમાં એવી રીતે માનસી પૂજા કરવાની કે સોમવારની સવારની માનસી પૂજા હરિસ્મૃતિમાં પહેલી ચિંતામણી છે નાથ નિરીખ્યા છે. એ ચિંતામણી મોબાઈલની અંદર ચાલુ કરી દેવાની અને મહારાજનું એ પ્રમાણે ધ્યાન કરવાનું. પહેલાં મહારાજને બધા શ્રીઅંગનું આખું ધ્યાન છે અને એ ધ્યાન પૂરું થાય ને પછી નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ દાંતણ કરે છે અને મહારાજ હાથ મટી આવે છે અને પછી મહારાજને સ્નાન કરાવ્યું અને મહારાજને વસ્ત્ર ધારણ કર્યા અને પછી મહારાજ થાળ જમવા પધાર્યા, નિષ્કુળાનંદ સ્વામીએ જોયા એટલે માનસી પૂજા પણ થઈ ગઈ, ધ્યાન પણ થઈ ગયું, માનસી પૂજા પણ થઈ ગઈ અને નિષ્કુળાનંદ સ્વામીના સહારે માનસી પૂજા થઈ ગઈ. સંગીતનો સહારો અને ગાવાનો સહારો એ 15-20 મિનિટ લાગશે કે, અને એમાં એ 2-3 પ્રકારની છે, એમાં જો સ્પીડવાળી હોય તો 10 મિનિટમાં પણ થઈ જાય છે. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામીના સહારે સોમવારે સવારમાં માનસી પૂજા કરવાની. મંગળવારે સવારની માનસી પૂજા તો કે શિવલાલ શેઠ જેમ કરતા હતા એ પ્રમાણે, એટલે એ શિવલાલ શેઠના સહારે, પછી મુક્તાનંદ સ્વામીના સહારે, પછી પ્રેમાનંદ સ્વામીના સહારે, ગુણાતીતાનંદ સ્વામીના સહારે, ગોપાળાનંદ સ્વામીના સહારે, જે ભક્તો ગમે છે આપણને અને જેના વિશે કંઈક એવો પ્રસંગ મળે છે તો એ પ્રસંગ લઈ અને આપણે એડ કરી દઈએ. ખોપાળામાં એક ભગત હતા ને, ભૂદેવ હતા. મહારાજને ચળું ન કરાવે, માનસી પૂજામાં બધું કરાવે. જેઠા મહારાજ કે એવા કંઈક હતા ઉપલેટામાં, હા. અને એમ મહારાજ છે, હવે આ એક પ્રસંગ માનસી પૂજાનો છે, પર્વતભાઈનો પ્રસંગ માનસી પૂજાનો છે, તો એ પ્રસંગ લઈ લેવાના અને 35-35 માનસી પૂજામાં એ સેટ કરી દઈએ. એટલે દરેક માનસી પૂજામાં આખી નવી વેરાયટી આવી ગઈ, નવી રીતે થઈ ગઈ. આવી રીતે કરો એટલે એ રીતે માનસી પૂજા કરવામાં વળી પાછા અમને 7-8 મહિના સુધી વાંધો ન આવ્યો, પછી વળી પાછું રૂટીન થઈ ગયું. પછી સંતોએ કહ્યું કે હવે નવો આઈડિયા. કયો? તો કે ભક્ત ચિંતામણી ગ્રંથ છે, હરિલીલામૃત ગ્રંથ છે, ઘનશ્યામ લીલામૃત ગ્રંથ છે, આ બધા જ ગ્રંથોને રેકોર્ડિંગ એ અવેલેબલ છે. દરરોજ ભક્ત ચિંતામણીનું પ્રકરણ ચાલુ કરી દેવાનું. જે ચરિત્ર ચાલે છે ભક્ત ચિંતામણીની અંદર, જે ચરિત્ર ચાલે છે એ ચરિત્રના આધારે આપણે આપણી માનસી પૂજાને ક્રિએટિવલી સેટ કરી દેવાની. એ ક્રિએટિવ ભગત હતા એટલે એને એવું કીધું હશે સંતોએ કે એવું ચરિત્ર ચાલે છે કે મહારાજ છે એ વડતાલમાં ફૂલદોલોત્સવ કરવા માટે પધાર્યા છે, તો એમાં જે વર્ણન ચાલતું હોય એ વર્ણનની વચ્ચે આપણે હર હર ભળી જવાનું. એ નંદ સંતો ભક્તો બધા સાથે છે, મહારાજનું આવી રીતે બધું થાય છે અને આપણે એમાં સાથે ભળી ગયા, અને સાથે સાથે મહારાજને આપણે જે અર્પણ કરવાનું છે બધું. મહારાજ કેમ મોટા મિનિસ્ટર આવ્યા હોય તો બધા પ્રોટોકોલમાં આજુબાજુમાં બધા આંટા મારતા હોય, પણ કામ કાઢનારા છે ને ગમે ત્યાંથી ઘૂસ મારીને વચ્ચે જઈને પાછું હળવેક દઈને કામ કાઢી હોતી લે સાઈડમાંથી. એમ આપણે આવડું આપ માનસી પૂજારૂપ કામ કાઢી લેવાનું. ચરિત્રના સથવારે મન છે એ સચવાયેલું રહેશે, એને વેરાયટી મળી ગઈ, નવું ચરિત્ર નવી રીતે. અને આવી રીતે ભક્ત ચિંતામણીને 164 પ્રકરણ એ પ્રમાણે ચાલ્યા જવાનું, પૂજા પણ આખી આખી એ જ પ્રમાણે ચાલ્યા જવાની. દરરોજ નવીન, દરરોજ નવીન, દરરોજ નવીન. અને એમાં આપણો ભાવ છે, આપણી ભક્તિ છે, એ બધી સેટ થતી જાય. પછી બીજો ગ્રંથ લ્યો, પછી ત્રીજો ગ્રંથ, પછી ચોથો ગ્રંથ. ક્યાં તાણ છે? એકનું એક બીજી વખત આવે જ નહીં. મહારાજે પ્રથમ પ્રકરણના 38મા વચનામૃતમાં જે વાત કરી છે કે ભગવાનના ચરિત્રને જો સંભાળવા માંડે તો 10-15 વર્ષ થયા હોય તો બધા યાદ રાખ્યા હોય ને એ બધા સંભાળવા માંડે તો કોઈ દિવસ એને બીજું રિપીટ થાય જ નહીં કે. અને આપણા ગ્રંથો પણ એવા છે. એનું એ ચરિત્ર ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીએ કીધું હોય, અને એનું એ ચરિત્ર વિહારીલાલજી મહારાજ હરિલામૃતમાં કહે, આપણને નવો જ અહેસાસ ને નવી જ અનુભૂતિ થાય. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ આ એક કરવા માટે આવી કંઈક આપણે થોડી પ્રેક્ટિસ કરીએ, આપણે આપણી રીતે થોડો એજન્ડા કરીએ અને એ પ્રમાણે થોડી પ્રેક્ટિસ કરીએ તો ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે આપણને એમાં રસ આવતો જાય અને આપણને વેરાયટી પણ મળતી જાય. અને આ પૂરું થાય પછી વળી પાછું 7 દિવસવાળું શેડ્યુલ છે ને પહેલાં મેનુ, એ વળી પાછું લેવાનું, કારણ કે 1.5 વર્ષ વયા ગયા હોય એટલે ઓલું જૂનું થઈ ગયું હોય, વળી પાછું નવું આવે એટલે ચેન્જ. હવે આમનામ ચક્કર આંકે રાખો કે કોઈ દિવસ માનસી પૂજા જૂની થશે જ નહીં કે. અને એ ભગત હજી એવી જ રીતે માનસી પૂજા કરે છે. તેમને કેટલું બધું હેત મહારાજમાં થાય છે. અહીંયા પણ પ્રશ્ન એ જ છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ ત્રણેય જો ભળે તો ભગવાનમાં એવું હેત થાય કે તીવ્ર હેત થાય, અસાધારણ હેત થાય. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગી પુરુષ હતા, એમને જગતમાં ક્યાંય પણ એમને હેત નહોતું, અને એવા હોવા છતાંય પુરુષોત્તમ નારાયણને વિશે એમને એવું હેત થયું, સ્ત્રીના જેવું હેત થયું. અને એવું હેત થવાનું કારણ એમના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ ત્રણેય પુરુષોત્તમ નારાયણને વિશે ચોંટી ગયા એટલે એમને એવું હેત થયું. આપણે પણ મહારાજને એવી પ્રાર્થના કરીએ અને એવો અભ્યાસ કરીએ કે મહારાજ અમારા સૌ ઉપર એવી કૃપા કરજો કે અમે પણ એ નંદ સંતોને જેવું તમારા સ્વરૂપમાં હેત હતું ને તમારા સ્વરૂપની જેવી સુખાનુભૂતિ હતી અને જેવી કળા એમને આવડતી હતી, સ્કિલ છે ને આ બધી, તો એવી કળા અમે પણ પ્રાપ્ત કરી શકીએ અને એમના આધારે અમે તમારી મૂર્તિને વિશે અમારા ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ તમામ એક રસ થઈ અને મૂર્તિને વિશે ચોંટે એવી અમારા ઉપર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ધનુર્માસનો સમય ચાલે છે. સવારમાં 7 વાગ્યાથી લઈ અને 8:15 વાગ્યા સુધી શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા વંચાય છે. ઘણા બધા ભક્તજનો લાભ લે છે, આપ પણ લાભ લેતા હશો. એમાંથી કોઈ ભક્તજનો રહી જતા હોય તો ખાસ પધારજો, અને જે ન આવી શકતા હોય તો એમના માટે આપણી રાજકોટ ગુરુકુલ યુટ્યુબ ચેનલ ઉપર બ્લડ ડોનેશ વાસુદેવ મહાત્મ્ય એમની કથા છે એ લાઈવ થાય છે. સાથે બીજી એક આવતી હરિજયંતીએ સવારમાં અહીંયા અભિષેક માટે જ્યારે પધારો ત્યાર પછી 23મી તારીખે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે. તો જે ભક્તજનોને અનુકૂળતા હોય તો આપણા સ્કૂલની અંદર બ્લડ ડોનેટ કરી અને સામાજિક કાર્ય છે એમાં આપણે સૌ ભાગ લઈએ. હવે ભગવાનની આરતી કરી અને આપણે